سورة نجم، سورة نمبر 53. بسم الله الرحمن الرحيم. شروع کروچو موٹا مہربان نے بہج دیا والا اللہ نا نام تھی. والنجم اذا ہوا ما ضل صاحبكم وما غوا. قسم چھے تے ستارانی جارے کے تے آسمان ما تھی توٹی پڑے چھے. تمارو ساتھی ન આડે રસ્તે ગયો છે અને ન તેણે ભૂલ કરી છે. અને તે યાની કે રસૂલે ખુદા પોતાના મનની ઈચ્છાથી કંઈ કહેતા નથી, પણ તે જે કંઈ કહે છે તે તેમને વહી કરવામાં આવે છે, ને તેના સિવાય બીજું કાંઈ નથી. یعنی کہ اللہ طرف تھی جے کہوا ما آوے چھے تیج کہے چھے. علمہ شدید القوا ذو مرت فاستوا. رسول نے موٹی طاقت والا ایک کیڑویو چھے گھڑتر کریو چھے کہ جے گھنی طاقت دراو نارو چھے. پچھی تے تینا اصلی روپ ما تینی سامے آوی اوبھو تھیو. અને તે વખતે આસમાનના એક ખૂબ જ ઊંચા ભાગમાં હતો. પછી તે રસૂલની પાસે આવ્યા અને તેની તરફ ઝૂક્યા, ત્યાં સુધી કે તે બેની વચ્ચે બે કમાન જેટલું છેટું રહી ગયું અથવા તે કરતાંય ઓછું. પછી અલ્લાહે પોતાના બંદા મોહમ્મદ સલ્લલ્લાહો તરફ જે વહી કરવાની હતી તે કરી. તે વખતે મોહમ્મદ સલ્લલ્લાહો અલેવાલે વસલ્લમે જે કાંઈ પણ જોયું તેમાં તેના દિલે કાંઈ પણ ભૂલ કરી ન હતી. છતાં શું તમે લોકો તે રસૂલે જે કાંઈ જોયું તેના વિશે શંકા કરી તેની સાથે વાદ વિવાદ કરો છો? અને સાચે જ તેણે તેને એક બીજા વખતે પણ ઉતરતો જોયો તો એ જગ્યાએ કે સિદ્રતુલ મુંતહા, યાની કે સાતમા આસમાન પરના બોરડીના છેલ્લા ઝાડ પાસે, કે જેની નજદીક જન્નતુલ માવા છે, યાની કે આરામ લેવાની જગ્યા છે. જ્યારે કે તે સિદ્રાના ઝાડ પર, કાંટા વિનાની બોરડીના ઝાડ પર જે ઢાંકવાનું હતું તે ઢાંકી રહ્યો હતો. આ જોવાની બાબતમાં ન તો રસૂલની નજરે ચૂક કરી અને ન તે જોઈએ તે કરતા હદથી બહાર ગઈ. ચોક્કસ જ રસૂલે ખુદાએ પોતાના પાલનહારની નિશાનીઓમાંથી મોટી નિશાનીઓ સીધે સીધી જોઈ. ત્યારે શું તમોએ પણ લાત તથા ઉઝા નામના ભૂતો એના સંબંધમાં વિચાર કર્યો? અને એક ત્રીજી છેલ્લી મનાત, યાની એ નામની દેવી ના સંબંધમાં પણ, યાની કે તેઓ ખુદા હોઈ શકે છે? શું તમારા ભાગમાં તો દીકરાઓ આવ્યા અને અલ્લાહના ભાગમાં દીકરીઓ? અને જો એમ હોય તો તે ખૂબ જ મોટી ઇન્સાફ વગરની વેચણી છે. આ જેને તમે પૂજો છો તેના તમે નામ રાખ્યા છે, તે નામો તો ફક્ત તેમના નામ જ છે જે તમોએ તથા તમારા બાપ દાદાઓએ રાખ્યા છે. અલ્લાહે તો તેમની બાબત કોઈ સનદ ઉતારી નથી, અને આ લોકો તો એકલા ગુમાનને અને જે તેમનું મન ચાહે છે તે મુજબ કરે છે. જો કે સાચે જ તેમની પાસે તેમના પાલનહાર તરફથી હિદાયત આવી ચૂકી છે. શું માણસ જે કાંઈ ઈચ્છા કરશે તે જ પૂરી થશે? નહીં નહીં, બલકે મર્યા પછીની દુનિયા અને આ દુનિયા પણ અલ્લાહ માટે જ છે. આસમાનોમાં ઘણા ફરિશ્તા એવા છે કે જેમની ભલામણ કે શફાત કાંઈ ઉપયોગી થતી નથી, સિવાય કે અલ્લાહ જેના માટે ચાહે ભલામણની, શફાતની, બક્ષિશ કરાવવાની રજા આપી દે ને પસંદ પણ કરી લે. બેશક જે લોકો આખેરત ઉપર ઈમાન નથી રાખતા, મર્યા પછીની જિંદગી પર ઈમાન નથી રાખતા, તેઓ જ ફરિશ્તાઓના નામ ઔરતોના નામ જેવા રાખે છે. જો કે તેમને તેનું જરા પણ મુદ્દલ ઇલ્મ નથી, તેઓ તો ફક્ત ઘડેલા વિચારો મુજબ જ પેરવી કરે છે. જો કે બનાવેલા વિચારો, કલ્પના હકના મુકાબલામાં કાંઈ જ કામ આપી શકતી નથી. માટે જેણે અમારી યાદ કરવાથી મોઢું ફેરવી લીધું ને દુનિયાની જિંદગી સિવાય બીજી કોઈ વસ્તુના ચાહનારા નથી, તેનાથી તું પણ મોઢું ફેરવી લે. તેઓના ઇલ્મ અને જાણકારીની પહોંચ એટલી જ છે. બેશક તારો પાલનહાર તેનાથી સારી રીતે વાકેફ છે, જાણકાર છે કે જે તેના રસ્તા પરથી ભમી ગયો છે ને ભટકી ગયો છે, ને તેનાથી પણ સારી રીતે જાણકાર છે કે જેણે હિદાયત હાસિલ કરી છે. અને જે કાંઈ આસમાનોમાં છે તથા જે કાંઈ જમીનમાં છે તે અલ્લાહનું જ છે, કે જેથી તે તેમને કે જેઓએ ખરાબ કામો કર્યા છે અને તેમના કામોની સજા આપે, તેમજ જેમણે સારા કામો કર્યા છે તેમને સારો બદલો આપે. જે લોકો કબીરા ગુનાહોથી, મોટા ગુનાહોથી તથા બેશરમીની વાતોથી બચતા રહે છે સિવાય કે નાના સુના ગુના, તો બેશક તારો પાલનહાર બક્ષી દેવામાં ઉદાર ને સખી છે. અલ્લાહ તમારી હાલતથી ત્યારે પણ પૂરેપૂરો વાકેફ હતો જ્યારે કે તેણે તમને જમીનની માટીમાંથી પેદા કર્યા ને ત્યારે પણ જાણકાર છે કે જ્યારે તમે તમારી માઓના પેટમાં સિર્ફ ગર્ભ હતા માટે અભિમાન કરી તમે ખુદ પોતાને પાક ગણાવો નહીં. જે મુત્તકીઓ છે તેનાથી તે સારી રીતે જાણકાર છે. એ રસૂલ, શું તે માણસને ધ્યાનથી જોયો કે જેણે હકથી મોઢું ફેરવી લીધું ને અલ્લાહની રાહમાં થોડો ખર્ચ કર્યો ને હાથ રોકી લીધો? શું તેની પાસે ગૈબનું ઇલ્મ છે કે તે નતીજો રિઝલ્ટ જોઈ શકે છે? અથવા તો મૂસાના સહીફામાં, લેખોમાં જે કાંઈ છે તેની તેને જાણ કરવામાં નથી આવી? ને ઇબ્રાહીમના સહીફાની પણ, કે જેણે તાબેદારીનો હક પૂરેપૂરી રીતે બજાવ્યો હતો? કે કોઈ ભાર ઊંચકનાર બીજાનો ભાર ઊંચકશે નહીં? ને ઇન્સાન માટે બીજું કાંઈ જ નથી સિવાય કે જેટલી તેણે કોશિશ કરી હોય. અને તેની કોશિશો આગળ જતા જરૂર જોવામાં આવશે, પછી તેને પૂરેપૂરો બદલો આપવામાં આવશે. અને બધાનો અંત તો બેશક તારા પાલનહાર પાસે જ આવશે. અને એ જ હસાવે છે તથા રડાવે છે. ને ચોક્કસ તે જ મારે છે ને જીવાડે છે. અને અલ્લાહે જ જોડા પેદા કર્યા છે, કુપલ પેદા કર્યા છે, મરદ તથા ઔરત, એક મનીમાંથી, પાણીના નજીસ કતરામાંથી, જ્યારે કે તે ગર્ભાશયમાં પાડવામાં આવે છે. ને કયામતમાં પાછા જીવતા કરવું પણ તેના જ માથે છે. અને અલ્લાહ જ ગની અને માલદાર બનાવે છે. અને અલ્લાહ જ શેરા નામના સિતારો કે જેની લોકો પૂજા કરે છે તેનો માલિક છે. અને અલ્લાહે જ અગાઉના આદની કૌમનો નાશ કર્યો ને સમુદ્રના લોકોનો પણ એવી રીતે નાશ કર્યો કે કોઈને બાકી રાખ્યો નહીં. અને એવી જ રીતે તે પહેલા નૂહની કોમના લોકોને પણ, કે તેઓ ખરેખર મોટા ઝાલિમ અને મહાન સરકશને માથા ભારે હતા. અને લૂતની ઊંધી વળી ગયેલી વસ્તીઓને તેણે જ ઊંધી મારી હતી ને તે વસ્તીઓ ઉપર જે ઢાંકવાનું હતું તે ઢાંકી દીધું હતું. માટે એ ઇન્સાન, હવે તું તારા પાલનહારની કઈ કઈ નેમતોમાં શંકા કરતો રહેશે. આ મોહમ્મદ સલ્લાહુ અલેવાલે વસલ્લમ પણ અગાઉના બિવરાવનારાઓમાંથી એક બિવરાવનારા છે. આવનાર ઘડી યાની કે કયામત પાસે આવવા લાગી છે ને અલ્લાહના સિવાય તેને ટાળનાર કોઈ નથી. શું તમો આ ખબરથી અજબ પામો છો ને હસો છો તેમજ રડતા નથી? ને તમે ગફલતમાં પડ્યા રહો છો, માટે અલ્લાહને જ સજદો કરો ને તેની જ ઇબાદત કર્યા કરો.